سورة دخان سورة نمبر 44 بسم الله الرحمن الرحيم شروع کرو چھو موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی آمین والکتاب آمین قسم چھے آ روشن کتاب قرآن نی بے شک تینے اموئے ایک شوب راتریے یعنی کہ شب قدر ماں اتاریو چھے અમને લોકોને અમારી સજાનો ડર બતાવતો હતો દરેક હિકમતવાળું કામ તે શબે કદરમાં જ નક્કી થાય છે ખાસ અમારા તરફથી હુકમ થકી બેશક રસૂલોને મોકલનારા અમે જ છીએ આ તારા પાલનહાર તરફની એક રહેમત છે બેશક તે મોટો સાંભળનાર ને આલિમ છે જે આસમાનો તથા જમીન અને જે કાંઈ તે બેની વચ્ચે છે તેમનો પાલનહાર છે ને જો તમને પૂરેપૂરો વિશ્વાસ હોય તો એ જરૂર માનજો તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી એ જીવાડે છે ને મારે છે તમારો પાલનહાર છે અને જેમના તમે વારસો છે એ તમારા બાપ દાદાઓનો પણ છતાં આ લોકો શંકામાં પડીને રમ્યા કરે છે માટે એ રસૂલ તું તે દિવસની રાહ જો કે જે દિવસે આસમાનમાંથી સીધી રીતે ધુમાડો નીકળશે જે બધા માણસોને ઢાંકી લેશે એ જ તો દુઃખ આપતો અઝાબ હશે પછી તેઓ કહેશે કે એ અમારા પરવરદિગાર અમારા ઉપરથી આ અઝાબને ટાળી દે. અમે ખરેખર ઈમાન લાવનારા છીએ. પણ હવે તેમને નસીહત ક્યાંથી મળશે? જો કે તેમની પાસે અલ્લાહના હુકમોને સાફ રીતે સંભળાવનાર રસૂલ આવી ચૂક્યો હતો, ને છતાં તેઓએ તેના તરફથી મોઢું ફેરવી લીધું ને કહી દીધું કે આ તો એક શીખવેલો દીવાનો છે. ઠીક છે, અમે થોડી મુદ્દત માટે આ અઝાબને દૂર કરી દઈશું, પણ સાચે જ તમે તો પાછું એવું ને એવું કરનારા જ છો. ને જે દિવસે અમે મોટામાં મોટી ધરપકડ કરીશું, તે દિવસે અમે ચોક્કસ જ પૂરેપૂરો બદલો લઈશું. સાચે જ તેમની પહેલા અમોએ ફિરોનની કોમની અજમાઈશ કરી હતી, ને તેમની પાસે એક માનવંત રસૂલ મોકલ્યો હતો કે એ ફિરોન વાળાઓ, અલ્લાહના બંદા બની ઇસરાયેલીઓને મારા હવાલે કરી દો, ચોક્કસ હું અલ્લાહના તરફથી તમારા માટે એક વિશ્વાસ ધરાવતો રસૂલ છું, ને અલ્લાહના સામે શિરજોરી માથા વારે ન થાઓ, ચોક્કસ હું તમારી પાસે સાફ ખુલ્લી દલીલ લાવનાર છું. ને તમે મને પથ્થરો મારીને મારી નાખો તેની સામે હું મારા પાલનહારની તથા તમારા પાલનહારની પનાહ માંગુ છું. અને જો તમે મારા પર ઈમાન ન લાવો તો મારાથી જુદા થઈ જાઓ. છતાં તેઓ મૂસાને દુઃખ આપવા લાગ્યા. તો પછી ત્યારે મૂસાએ પોતાના પાલનહાર પાસે દુઆ કરી કે આ તો ગુનેગાર લોકો છે. તો હુકમ થયો કે ત્યારે તું મારા બંદાઓને રાતો રાત લઈ જા, તમારી પીઠ જરૂર પકડવામાં આવશે. અને જતા જતા દરિયાને અટકાવેલો છોડી દેજે, કે જેથી તમારા પછી બેશક તેનું લશ્કર ડૂબી જનાર છે. કેટલા બધા બગીચા તથા નહેરો તેઓ પાછળ છોડી ગયા, ને કેટલાય ખેતરો તથા ઉમદા ઉમદા મકાનો ને ઉમદા ઉમદા નેમતો કે જેની તેઓ મજા લૂંટ્યા કરતા હતા. સાચે જ એમ જ થયું, અને તે બધી વસ્તુઓના વારસ અમોએ બીજા લોકોને બનાવી દીધા. પછી તેમના પર ન આસમાન રોયું કે ન જમીન, અને ન તેમને મોહલત કે ઢીલ દેવામાં આવી. અને સાચે જ અમોએ બની ઇસરાયલને તે હલકટભર્યા અઝાબમાંથી છોડાવ્યા, યાનિ કે ફિરૌનના અઝાબથી. બેશક ફિરૌન જુલમગારોમાંથી માથા ભારે હતો. ને સાચે જ અમોએ જાણી જોઈને બધી દુનિયા પર તે બની ઇસરાયેલીઓને વધારે પસંદ કરી લીધા હતા. અને તેમને અમોએ અમારી નિશાનીઓમાંથી એવી નિશાનીઓ આપી હતી કે જેમાં એકદમ ખુલ્લી અજમાયશ હતી, પરીક્ષા હતી. ઉલા વમા નહ્નુ બેશક આ લોકો તો એમ જ કહે છે કે અમારું આ મોત એક જ મોત છે, યાની કે અમારે એક જ વખત મરવાનું છે ને અમે પાછા ઉઠાડવામાં નહીં આવીએ. માટે તેઓ કહે છે કે એ ઇસ્લામીઓ, તમે સાચા હો તો અમારા બાપ દાદાઓને ફરી જીવતા કરીને લઈ આવો. ભલા આ લોકો બહેતર છે કે તે તુબ્બાના લોકો, યાની કે યમનના, અને તે લોકો કે જેઓ તેમની પહેલા હતા? અમોએ તેમનો નાશ કરી નાખ્યો, કારણ કે બેશક તેઓ ગુનેગાર હતા. અને અમોએ આસમાન તથા જમીનને અને તે બંનેની વચ્ચે જે કાંઈ છે તેને રમવા માટે પેદા નથી કર્યા, બલકે અમોએ તે બેઉને સાચા મકસદ માટે પેદા કર્યા છે. પણ એ વાતને તેઓમાંથી ઘણા ખરા લોકો જાણતા નથી. બેશક હક બાતિલના ફેંસલાનો દિવસ તેઓ બધા માટે એક નક્કી કરેલો વખત છે. જે દિવસે કોઈ દોસ્ત કોઈ દોસ્તને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે, સિવાય કે તે લોકો કે જેમના પર અલ્લાહે મહેરબાની કરી હશે. બેશક તે મોટો તાકતવાન અને દયાવાન છે. ને ચોક્કસ થોરનું ઝાડ ગુનેગારોનો ખોરાક હશે, જે પીગળેલા તાંબાની જેમ પેટમાં ઉકળતું હશે, કે જાણે ગરમ પાણીનું ખળખળવું. હુકમ થશે કે એને પકડો, પછી તેને જહન્નમની વચ્ચે ઘસડી નાખી દો, ને પછી તેના માથા ઉપર ઉકળતા પાણીનો અજાબ નાખી દો. પછી તેને કહેવામાં આવશે કે આ મજા ચાખ, કારણ કે તું તો મોટો આબરૂદાર સરદાર હતો. એ જહન્નમવાસીઓ, જે સજાના સંબંધમાં તમે શંકા કર્યા કરતા હતા તે આ જ છે. ને બેશક મુત્તકી પરહેજગાર લોકો ડર વગરની જગ્યાઓમાં, યાનિ કે બગીચાઓમાં તથા નહેરોમાં પાતળા જાડા ને લીલા રંગના કિંમતી રેશમી કપડાઓ પહેરીને એકબીજાની સામે બેઠા હશે. એમ જ થશે ને અમે તેમની શાદી મોટી મોટી આંખો વાળી ખૂબસૂરત હૂરોની સાથે કરી દઈશું. يدعون فيها بكل فاكهة آمنين. ને તેમાં તેઓ બેધડક દરેક રીતના મેવા માંગી માંગી મેળવશે. لا يذوقون فيها الموت إلا الموتة અને તે લોકો માટે પહેલું જે મોત આવ્યું છે તેના સિવાય જન્નતમાં બીજા મોતની તેઓ મજા નહીં ચાખે, અને અલ્લાહ તેમને જહન્નમના અઝાબથી બચાવી લેશે. આ તારા પાલનહારની તરફથી એક મહેરબાની હશે, એ જ તો મહાન કામયાબી છે. માટે સિવાય તેના નથી કે અમોએ આ કુરાનને તારી જબાનમાં ઘણું જ સહેલું કરી દીધું છે કે જેથી તેઓ સબક ને નસીહત હાંસિલ કરે. માટે તું વાટ જો, બેશક તેઓ પણ વાટ જોઈ રહ્યા છે.